સહજાનંદ સ્વામી મહારાજની જય. તેરી શરણ મેં આય કે ફિર આશ કિસ કી કીજીએ. તેરી શરણ મેં આય કે ફિર આશ કિસ કી કીજીએ. તેરી શરણ મેં, તેરી શરણ મેં, તેરી શરણ મેં આય કે, તેરી શરણ મેં આય કે. નહીં દેખ પડતા હૈ મુજે દુનિયા મેં તેરી શાન કા. નહીં દેખ પડતા હૈ મુજે દુનિયા મેં તેરી શાન કા. ગંગા કિનારે બેઠ કે ક્યું કોપ કા જલ પીજીએ. ગંગા કિનારે બેઠ કે ગોપ કા જલ પીજીએ. તેરી શરણ મેં, તેરી શરણ મેં, તેરી શરણ મેં આય કે, તેરી શરણ મેં આય કે, ફિર આશ કિસ કી કીજીએ. હરગીજ નહીં લાયક હું મેં કરજે તેરે દરબાર કા. હરગીજ નહીં લાયક હું મેં કરજે તેરે દરબાર કા. મેરી ખતા કો માફ કર દીદારે અપના દીજીએ. મેરી ખતા કો માફ કર દીદારે અપના દીજીએ. તેરી શરણ મેં આય કે ફિર આશ કિસ કી કીજીએ. તેરી શરણ મેં આય કે ફિર આશ કિસ કી કીજીએ. પતિત પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા. પતિત પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા. પતિત પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા. પતિત પાવન નામ સુન કે મેં શરણ તેરી પડા. સુફલ કર ઇસ નામ કો અપના મુજે કર લીજીએ. सुफल कर इस नाम को अपना मुझे कर लीजिए। तेरी शरण में, तेरी शरण में, तेरी शरण में आए के, तेरी शरण में आए के। मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही। मिलता है ब्रह्मानंद जिसके नाम लेने से सही। ऐसे प्रभु को छोड़कर फिर कौन सेहत कीजिए। ऐसे प्रभु जी को छोड़कर फिर कौन सेहत कीजिए। तेरी शरण में आय के फिर आश किसकी कीजिए। तेरी शरण में, तेरी शरण में, तेरी शरण में आय के, तेरी शरण में आय के फिर आश किसकी कीजिए। तेरी शरण में आय के फिर आश किसकी कीजिए। सहजानंद स्वामी महाराज नी जय। हे अलबेला जी प्राण आधार रे, तम परवारी रे। अलबेला जी प्राण आधार रे, तम परवारी रे। अलबेला जी प्राण आधार रे, तम परवारी रे। अलबेला जी प्राण आधार रे, तम परवारी रे। तारे नैने ते नंद कुमार रे, मोहि व्रज नारी रे। तारे नैने ते नंद कुमार रे, मोहि व्रज नारी रे। छोगा वाला मनोहर छेल रे, जी न लाला रे। चोगा वाला मनोहर चल रे, नंद जी न लाला रे। चोगा वाला मनोहर चल रे, नंद जी न लाला रे। चोगा वाला मनोहर चल रे, नंद जी न लाला रे। गुणवंताया विष तार गेल रे, व्रजपति वाला रे। गुणवंताया विष तार गेल रे, व्रजपति वाला रे। मीठा बोला रंगीला मावरे, लाग्यो छे नेड़ो रे। मीठा बोला रंगीला मावरे, लाग्यो छे नेड़ो रे। मीठा बोला रंगीला मावरे,

સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી મહારાજની જય. જની જય. વરણી વે શરમણીયદર્શન મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મભક્તે रबनम विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो किल मंगलं नः। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1877ના માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કેડે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછો, જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહીં અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર એ છે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે પ્રશ્ન પૂછીએ, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કહ્યા છે તેમાં એક એવું મોટું ક્યું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં। પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, ભગવાનનું મહાત્મય જે કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મય સહિત એવી જે ભગવાનની ભક્તિ, તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વેમાં મોટું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવવા દે નહીં, તેનું કપટ કેવી રીતે કળાય તે કહો. ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો, જેની બેઠક ઉઠક જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય, તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા, એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, એ ઠીક ઉત્તર કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, એવો કયો એક અવગુણ છે જેણે કરીને સર્વ ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે, જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે, એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ? જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે, માટે એ માનરૂપી મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં, ભોળામાં તો સમજુ કરતાંય જાજું હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ? જુઓ ને, ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને એમ બોલ્યા, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માહિલો હું કંઈક થાવ. અને તુલસીદાસજીએ કહ્યું છે, તુલસી જાકે મુખનસે ભૂલે નિકસે રામ, તાકે પગકી પહેનિયા મેરે તનકી ચામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. ઇતિ વચનામૃતમ લોયા પ્રકરણનું સોળમું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવરાજ ભગત બોલો. છેલ્લો પ્રશ્ન કયો આવ્યો સુરેશ ભગત? લોયાનું આ સોળમું વચનામૃત તત્વજ્ઞાન પૂરા થઈ ગયા. જીવરાજ ભગત કહે તમને તો તત્વજ્ઞાનમાં મજા જ આવે છે ને. લોયાના સોળમા વચનામૃતની અંદર મહારાજે મુખ્યપણે પાંચ બાબતોનું સ્પષ્ટીકરણ કર્યું છે. નંદ સંતોએ નામ આપ્યું છે વાસના કુંઠિત નિર્મૂળ થયાનું. જીવ પ્રાણી માત્રને જન્મ મરણની સંસ્કૃતિનું કારણ એ જીવમાં પડેલી વાસના છે. કારણ શરીરમાં પડેલી વાસના પુનર્જન્મનું રજિસ્ટ્રેશન કેવું નહીં હોય? આવતા જન્મનું કારણ જ એ છે. જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. હરિલીલામૃતમાં વિહારી લાલજી મહારાજે વાસનાને કારણે આ જન્મમાં થતા વિઘ્ન અને જન્મને અંતે થતા વિઘ્ન અને બીજા જન્મ ધરીને ઊભી થતી સંસ્કૃતિના દુઃખ એનું વર્ણન કર્યું છે. મહારાજે એક વચનામૃતની અંદર પ્રથમના 60માં કે અમદાવાદનું વડલાનું દૃષ્ટાંત આપ્યું છે. મહારાજે આખો વડલો હોય થળિયેથી કપી કાપી નાખ્યો હોય પણ એક વડવાઈ જો ચોટેલી હોય તો આખો વડલો લીલો રાખે. બીજું છે ને કે ત્રીજું? અમદાવાદનું ત્રીજું. આખો વડ લીલો રાખે એક વિઘાયકનો હોય ને તોય. એમ વાસના છે એ જન્મ મરણનું કારણ બને છે. એ વાસનાથી અનેક પ્રકારના દુઃખ ઊભા થાય છે. તો એ વાસના એ ત્રણ પ્રકારની છે એવું મહારાજે બતાવ્યું છે. એમાંય પાછા ત્રણ પ્રકાર છે. ભગવાનને માર્ગે આગળ ચાલનારા હર કોઈ સાધક હોય તો એમણે સેલ્ફ એસેસમેન્ટ કરીને પોતાના આંતરજીવનનો તપાસ કરી અને એમાંથી આગળ વધવું અને આનાથી છૂટવું એવા અભિપ્રાય સાથે મહારાજે આ વચનામૃત કીધેલું છે. નહીતર ઘણી વખત આપણે બીજાની જોઈ કોની કેટલી છે એમ હું ઘણા તો કહે હોત ને કે થોડીક ઓછી કરો. કોને કહે? બીજાને. હે, આમાં આવે એમ ઘણાને બીજાની નજરમાં આવતી હોય, પણ આ ભગવાનને માર્ગે આગળ ચાલવામાં તો કોની નજર સામે રાખવી જોઈએ? પોતાની. સત્સંગ છે ને એ અંતર્મુખ થવા માટે છે, જાતને સુધારવા માટે છે, ભગવાનને ગમીએ એના માટે છે. અને મોક્ષ માર્ગનું, આત્યંતિક કલ્યાણનું, નિર્વાસનિક થવાનું સાધન એ આજે કરીએ કે જન્માંતરે કરીએ ત્યારે એ પોતે જ કરવું પડે કે બીજો કોઈ કરી દે? જરૂર એમાં શાસ્ત્રો છે, સત્પુરુષો છે, સારો સંગ છે, ભગવાનના ભક્તો છે, એમનો યોગ, સાનિધ્ય, સેવા એ બધું સપોર્ટર તરીકે કામ કરે. પણ કરવું તો કોને પડે? પોતાએ જ કરવું પડે. એટલે ભગવાન ભજવાનું કાર્ય હોય, નિર્વાસનિક થવાનું હોય, ધર્મનું પાલન કરવાનું હોય, આ બધું જ દરેક વ્યક્તિએ પોતે જ કરવું પડે. ભોજનમાં, ભજનમાં, મરણમાં, પરણમાં બદલો ચાલે નહીં. બહુ બીજી હોય ને ભૂખ આપણને લાગી હોય તો ભાગીદારને કહીએ કે મારા બદલે તું આજે ખાતો આવજે ને, કેમ થાય કમલેશ ભગત? કોઈ ભૂલતું નથી ને, અને એવી ભલામણી કરે. ભૂખ જેને લાગી હોય એને જ ખાવું પડે. ભોજન, ભજન. ઘણા ભક્તો એમ કહેતા હોય કે હવે અમારે તો શું જવાબદારીઓ, કામ ધંધા, ટાઈમ બહુ હોય નહીં, એટલે પછી એ બધું અમે ઘરવાળાને એ બધું એ કર્યા કરે, એમાં અમે ના ન પાડીએ. શું કરે? એટલું સારું એને કરવા દે એમ. પણ માનતા હોય શું કે એ કરે છે એ અમે જ કરીએ છીએ ને, પણ એવું નથી. એ જે કરે એનું. મૃત્યુ ટાણું આવ્યું હોય અને જે કામ બાકી રહી ગયા હોય તો કાળ છે એ કોઈનું સાંભળે? અરજી વિનંતી સમય આવે ત્યારે એમ ન કહેવાય કે મારા બદલે તમને કોઈક બાજુવાળા ગમતા હોય તો એને લઈ જાઓ ને પાડોશીને. પણ જેનો અંત સમય આવે, મૃત્યુ આવે, તો એ મરણને કંઈ બદલો ચાલે નહીં. પછી સ્પેશિયલ કેસની અંદર મહારાજ કે મોટા સંતો હોય એ અનુગ્રહથી એનો વિકલ્પ કોઈ પણ અજમાવે એ એની ઓથોરિટીની વાત છે. ચાન્સ આપે. ઘણાય પણ આ વાસના પડી હોય ને એટલે ભગવાનની ધક્કા ખવરાવે. ધોળકાના જીવરાજા શેઠ હતા, મહારાજના સત્સંગી થયા તો એ મહારાજે કીધું હતું કે અમારો સત્સંગ સ્વીકારો તો ધામમાં તેડી જશો. અંત સમય આવ્યો ત્યારે મહારાજે અગાઉ એમને દર્શન દઈ અને કીધું કે અમે તમને ધામમાં તેડવા આવીશું. મહારાજ તેડવા આવ્યા તો મહારાજને કીધું કે મહારાજ હમણાં રહેવા દો, હજી આ દીકરીની દીકરો હજી પરણાવવાનો બાકી છે ને, એ પેક પૂરું કરી દો. મહારાજ કે સારું પરણાવો હવે. પછી એ બધું પૂરું થયું, ફરી મહારાજ તેડવા આવ્યા તો કે મહારાજ હમણાં તો આ કપાસિયાની આખી વખાર ભરી છે ને એ વેચવાની બાકી છે. મહારાજ કે સારું હવે તો વેચ્યા કરો બીજું શું. 22 વર્ષ સુધી વેચ્યા. ભગવાનને ચાન્સ આપ્યા એ ભગવાનનો અનુગ્રહ, પોતે આપેલું વચન, શરણાગતિનો મહિમા, ભક્ત વત્સલપણું, પોતાનું બિરુદ. પણ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એવું લખ્યું ને કે ભગવાન અને સંતની કરુણાનો કોઈ પાર નથી અને જીવની અવળાઈનો કોઈ પાર નથી. જીવના અપરાધ અને ગુનાને ભગવાન જોતા નથી ને, એ જ ભગવાનની બહુ મોટી મોટાઈ છે. અને એટલે જીવ એ ભગવાન સુધી પહોંચી શકે છે. સાધનથી તો ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું, કૂટી કૂટીને મરી જાય તોય પાવડા તગારાની જગ્યાએ છે. કોષ કરીને પાણી પાય અને વાડી કરે તો એમાંથી કેટલુંક થાય, 1-2 વીઘા. પણ અષાઢી મેઘ વરસે તો જળબંબાકાર કરે. એમ ભગવાન અને ભગવાનના એવા સંતની કૃપા અને અનુગ્રહ છે ને એ મેઘ સમાન છે. એ પછી બહુ જોવે નહીં, પાત્ર કુપાત્ર સર્વ કોઈનું એમાં શ્રેય મંગલ વિસ્તાર થાય એવું કરે. 3 પ્રકારની વાસના એના લક્ષણ ક્યાં ક્યાં છે, કૃપાવાક્યથી આ વચનામૃતની મહારાજે શરૂઆત કરી. સ્વયં શ્રીજી મહારાજે જ પ્રશ્ન પૂછ્યો. સંતો ઉત્તર કરવા ગયા પણ ઉત્તર થયો નહીં, એટલે મહારાજે જ એમનો ઉત્તર કર્યો. જેને તીવ્ર વાસના હોય તો એના પેરામીટર બતાવ્યા. વાસના જેની કુંઠિત થઈ હોય તો એના પેરામીટર, એના લક્ષણો આવા. અને જેના હૃદયમાંથી વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, નીકળી ગઈ હોય, સાફ થઈ ગઈ હોય, ટળી ગઈ હોય તો એના લક્ષણો આવા આવા હોય. પહેલું, તીવ્ર વાસનાવાળા જે હોય તો એના ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય. આંખથી જોવામાં આવે છે, જીભથી કંઈક સારો સ્વાદ માણવામાં આવે છે, કાનથી જગત સંબંધી વાતો સાંભળવામાં આવે છે. આ તમામ ઇન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ 5 વિષય ગ્રહણ કરે છે. પણ જ્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ વિષય થાય એટલે તુરંત ઇન્દ્રિયોની વૃત્તિ શું થાય, વિષયમાં ચોંટી જાય. પછી એને વિચારે કરીને, શાસ્ત્રોના શબ્દોએ કરીને, સત્સંગના શબ્દો પોતાના મન હૃદયમાં જે સ્થિર થયા હોય એનો ઉપયોગ કરે, છતાં પણ એ વિચારે કરીને ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળે નહીં, નીકળે નહીં. પોતાના વિચારે કરીને કે શાસ્ત્રોના વિચારે કરીને એ પાછી તો ન વળે, પણ જે વિચારનો પ્રયોગ, શાસ્ત્રના વચનનો પ્રયોગ એના ઉપર કર્યો હોય ને, તો એ વિચારના ટુકડે ટુકડા કરી નાખે, કટકે કટકા કરી નાખે, છીન ભીન એને કરી નાખે. આ કેનું લક્ષણ છે? તીવ્ર વાસનાવાળાનું. એની પ્રક્રિયા, આંતર પ્રક્રિયા આવી થાય. જ્યારે વાસના પ્રગાઢ મોહનું સ્વરૂપ ધારણ કરે ત્યારે વ્યક્તિનો સ્વતંત્ર કે શાસ્ત્રનો વિચાર પણ એની સામે ટકી શકતો નથી. પ્રારંભિક અવસ્થામાં કોઈ પણ વિષયની પ્રવૃત્તિ એ સાહજિક હોય. માત્ર એક સંગ પ્રસંગે કરીને એના અંતઃકરણની અંદર મનમાં એની ઈચ્છા જાગી હોય, પછી ઈચ્છાપૂર્તિ માટે પ્રવૃત્ત થાય, એ પહેલાં સંકલ્પની ભૂમિકા હોય. એક વખત પ્રારંભમાં વિષય પ્રવૃત્તિ થઈ એટલે પછી વિષય ભોગની પ્રક્રિયામાં જ્યારે ઇન્દ્રિયો દ્વારા એ વિષયનો સ્વીકાર કરવામાં આવે ત્યારે જે તે વિષયનો સ્વાદ, ટેસ્ટ, એને શાસ્ત્રની ભાષામાં વિષય ભોગ કહેવાય. વિષય ભોગ રસ શું કહેવાય? વિષય ભોગ રસ. અને એ વિષય ભોગ રસ એ માણસના મન અને હૃદયમાં સ્થિર ભાવ ધારણ કરે, જમા થાય, અમુક અંશે સ્ટોરેજ. સંકલ્પમાંથી ઈચ્છા, ઈચ્છાપૂર્તિની પ્રવૃત્તિ, પ્રવૃત્તિના કારણે વિષય ભોગનો સંસ્કાર જમા થયો. આ પ્રક્રિયા આટલી પૂરી થઈ વન ટાઈમ, પછી જ્યારે સમય, સંજોગો, પરિસ્થિતિ જ્યારે એવા જ પ્રકારની મળે, માહોલ, વાતાવરણ એવું જ જ્યારે એટમોસ્ફિયર તૈયાર થાય, કા એવી કોઈ વાત, એવા વ્યક્તિનો સંગ એવું જ્યારે થાય, ત્યારે બોલો મન હૃદયમાં સ્થિર ભાવ ધારણ કરેલો જે ભોગ રસ, એ સહજ રીતે મન અને મનને ઉશ્કેરે. એટલે તુરંત સંકલ્પ, ઈચ્છા અને પાછી ઈચ્છા પૂર્તિની પ્રવૃત્તિ, ક્રિયા ફરી વખત થયું એટલે બોલો ભોગરસ પાછો શું થયું? વધુ જમા થયો, સંસ્કાર જમા થતા ગયા વધારે. એટલે પછી વારંવાર આવી પ્રક્રિયા ચાલે એટલે એ પછી એનો સ્વભાવ બની જાય. ઈચ્છા હતી એ શું થઈ ગયું? સ્વભાવ થઈ ગયો. સ્વભાવ થાય એટલે પછી વ્યક્તિ એ સ્વભાવ પૂર્તિ માટે એને દાખલો પ્રયત્ન કરવાનો ન હોય. ગુરુ મહારાજ કહે છે ને, સ્વભાવ પૂરા કરવાના કાંઈ આયોજન હોય, પ્લાનિંગ હોય, એ તો ચાલતા ચાલતા થઈ જાય ને. એટલે પછી એને એમાં સાહજિકતા આવી જાય. સ્વાભાવિક પ્રક્રિયામાં જ્યારે એ ગોઠવાઈ ગયું એટલે વારંવાર એ સંસ્કાર અને એ પ્રક્રિયા થવાથી હૃદય અને મનની અંદર એ ભોગરજ વધારે સ્થિર ભાવ ધારણ કરે. પછી કોઈ એને એમ કહે કે આ ન કર, આ યોગ્ય નહીં, પણ સ્વભાવ બની ગયો હોય એટલે મનાય નહીં. વારંવાર સ્વભાવ પૂર્તિનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે ને એ જ પ્રકારની ક્રિયાઓ થાય ને એટલે પછી એ વાસના બની જાય. શું થઈ જાય? જેમ દૂધ હોય એ નોર્મલ હોય પણ દૂધને ગરમ કરવામાં આવે થોડુંક ઘાટું તો પછી આપણે એને દૂધપાક કહીએ. એથી વધારે ઘાટું કરો તો બાસુંદી કહ્યો, એથી વધારે ઘાટું કરો તો પેંડા કહ્યો, બરફી થાય. દૂધ એનું એ જ છે, ફોર્મ બદલતું ગયું. કેમ? ગરમ કરવાની પ્રક્રિયા પણ એ જ છે પણ લાંબા સમય સુધી એ પ્રક્રિયા ચાલી એટલે એના મૂળ ફોર્મની અંદર શું થયું? ઘનતા, વધારે દ્રઢીકરણ થઈ ગયું. એમ સ્વભાવ પૂર્તિનો જ્યારે વ્યક્તિ વારંવાર પ્રયત્ન કરે છે વિષયના માર્ગે ત્યારે એ સ્વભાવ એનો વાસના બની જાય, જેને આપણે આસક્તિ કહીએ. ગુરુ મહારાજ કહે ને આસક્તિ હે લેકિન જા નહીં સકતી, એકવાર આવી ગઈ પછી. એટલે એક ચિંતકે એવું કીધું કે ઇન્દ્રિયો આંખ વગેરેથી વિષય અંતઃકરણની અંદર નાખવા માટે તો ક્ષણ બે ક્ષણનો સમય બહુ કાફી હોય છે, પણ એક વખત ઇન્દ્રિયો દ્વારા પ્રવેશ કરેલા વિષયો એ અંતઃકરણમાંથી કાઢવા માટે જન્મારા ઓછા પડતા હોય છે. નાખતા કેટલી વાર લાગે? ક્ષણ બે ક્ષણ. એટલા માટે મહારાજે એવું કીધું પ્રથમના 18મા વચનામૃતમાં કે ભલા થઈને ઇન્દ્રિયોના પંચવિષયના આહાર શુદ્ધ રાખજો તો જાણીએ તમે અમારી બહુ મોટી સેવા કરી. અમે જાણશું કે અમારો દાખલો સફળ કર્યો, અમારા તમને બહુ મોટા આશીર્વાદ મળશે. આ તમે કરશો તો અક્ષરધામમાં આપણે ભેળા રહેશું. કેટલી વાત કરી મહારાજ! તો આવી રીતે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવા એ મહારાજની મોટી સેવા આપણે કરીએ એવું આપણે માનીએ છીએ. મહારાજે કીધું છે કે આ અમે મોટી સેવા કરી. હે મહારાજ, કે મોટી સેવા શું કામ? ભુજમાં હરભમ સુતારનું આમંત્રણ સ્વીકારીને મહારાજ ત્યાં પધાર્યા. સમયો કર્યો, દેશાંતરમાંથી ભક્તો આવેલા, વિદાય વેળાએ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે હરિભક્તો હોય વિનંતી પ્રભુની પ્રાર્થના કરે, ક્ષમા યાચના કરે, મહારાજ અમારા ઉપર દયા રાખજો, કૃપા કરજો. મહારાજ કે હા ભક્તો હા, દયા રાખજો, તમે દયા રાખજો. આ ઉતાવળમાં જવામાં હતા એટલે સાંભળ્યું ન સાંભળ્યું. થોડે દૂર પહોંચ્યા ને ત્યાં મહારાજના લીલા ચરિત્રો વાતો ઉત્સવ સમયના પ્રસંગો બધા યાદ કરતા કરતા એક ભગતને યાદ આવ્યું કે આપણે છેલ્લે વિદાય વેળાએ મહારાજને તો કીધું કે દયા રાખજો, પણ મહારાજે સામે કીધું કે તમે દયા રાખજો ભક્તો. એ સમજાણું નહીં, એકાબીજાએ પૂછ્યું તમને કાંઈ એમાં સમજાણું? બધાએ ના પાડી તો કે ચાલો નજીક ક્યાં દૂર ગયા છીએ આપણે પૂછી આવીએ. મહારાજ પાસે પૂછવા આવ્યા, મહારાજ અમે તો તમને વિનંતી પ્રાર્થના કરી કે દયા રાખજો, પણ આપ તો અમારા ઈષ્ટદેવ છો, આપે અમને વિનંતી કરી કે તમે અમારા ઉપર દયા રાખજો એ સમજાણું નહીં. મહારાજ કહી લ્યો એ પૂછવા તમે આવ્યા, અમે સમજાવીએ. મહારાજ કે આ 3.5 હાથની કાયા શરીર છે અને એમાં હૃદય છે ને એ મુઠ્ઠી જેવડું છે. શું કીધું મહારાજે? 3.5 હાથની આ કાયા શરીર છે પણ એમાં હૃદય છે એ તો મુઠ્ઠી જેવડું છે, અને એ હૃદયમાં જીવ છે અને જીવમાં અમે રહ્યા છીએ અને એ અમારે રહેવાનું ઘર છે, ઠેકાણું છે. એટલે એને ગોબરું કરતા નહીં, બગાડતા નહીં. એટલે અમે એમ કીધું કે અમારા ઉપર એ તમે અમારે રહેવાનું જે સ્થાન છે હૃદય એને ચોખ્ખું રાખજો. અધ્યાત્મના સારરૂપ મહારાજ ક્યારેક ક્યારેક ગામડાના અભણ ભક્તોને પણ આવી ઊંચી અધ્યાત્મની વાત સમજાય એવા દ્રષ્ટાંત પ્રસંગે મહારાજ કહેતા અને યાદી આપતા. તીવ્ર વાસના હોય તો ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય, વિચારે કરીને કે શાસ્ત્રોના વચને કરીને પણ એ પાછી વળે ને એટલું નહીં પણ શાસ્ત્રોના શબ્દો વિચારો હોય એને પણ તોડીને કટકા કરી નાખે, છિન્નભિન્ન કરી નાખે, એ વિચારને રગદોળી નાખે. એટલે આસક્તિનું રૂપ ધારણ કરી લે અને આસક્તિ પૂર્તિની પ્રવૃત્તિ જ્યારે વારંવાર થાય ને ત્યાર પછી એનો મોહ બની જાય અને મોહ એ મહાયોદ્ધો એવો છે શૂરવીર, ધોળાદી એ માણસને લૂંટે રાતે નહીં, જ્ઞાનની હાજરીમાં ન કરવાનું કરાવે. અતિ મોહિત વ્યક્તિ હોય ને એને કોઈ સમજાવે ને કે ભાઈ તારે આવું ન કરાય, તારા દાદા કોણ, તારા પિતા કોણ, તારું કુટુંબ કુળ કોણ, આપણો ધર્મ કયો, સમાજ, લોકો, પરિવાર, એની આબરૂ, બધું જ કહે કે નહીં? તો બોલો બધું સાંભળીને પછી શું કહે? એ બધી મને ખબર છે અને તોય કરે શું? ન કરવાનું. જ્ઞાનની હાજરીમાં ઘણા ગુટકા અને બીડીના બંધાણી હોય ને તો એને સંતો પછી વ્યસન છોડાવવા માટેની વાત કરે ને, એટલે ઘણી વખત એવા ઘણાય તો પાવરવાળા હોય કે આ એના કન્ટેન્ટ શું હોય છે, એને નુકસાન શું હોય છે અને કેટલા આંકડાકીય માહિતી બધી એને ખબર હોય કે બધી અમને ખબર છે. હા, એને તો અનુભવી લીધું હોય એમ અને એને બધી માહિતી હોય કે આમાંથી આવો પ્રોબ્લેમ થાય છે, આવા રોગ થાય છે, આટલી નુકસાની થાય છે, આટલો આર્થિક વ્યય ખર્ચો થાય છે, સંસ્કારોનું સંતાનોનું એમાંથી પતન થાય, ધોવાણ થાય, બધું જ જ્ઞાન હોય કે બધું હું જાણું છું અને છતાંય બાટલી પીવાવાળા હોય તો હાંજ પડે તો કઈ બાજુ રઘુ ખેંચાવા મળે કે નહીં? ઘરમાં ખાવા ન બચે, પરિવાર આખો ખાલી થઈ જાય, સમજાવવાવાળા કહે તો એ બધું હું સમજું છું છતાંય જ્યારે પ્રગાઢ મોહ થઈ જાય છે ને ત્યારે જ્ઞાન હોવા છતાં જ્ઞાનની હાજરીમાં પણ વ્યક્તિના પતનનું કારણ બને એ મોહ છે. મોહિત વ્યક્તિને જ્ઞાન ન હોય એમ નહીં, કોઈ પણ પ્રકારનો, ખાલી એક કોઈ પણ ભોગ સંબંધી ઈચ્છા જે નહીં, પોતાની માન્યતા સંબંધી હોય, પોતાની ધારણાઓ હોય, કંઈક અંશે લોક, સમાજ, વ્યક્તિ, જીવન, અલગ અલગ ફેક્ટરો બધામાં હોય. ગીતામાં કૃષ્ણ ભગવાનને જે અર્જુનને સમજાવ્યો તો અર્જુનને શું હતું? સ્વજન પરિવારનો મોહ હતો કે જે મારા સગા સંબંધીઓ છે એને કૃષ્ણ તું બાણથી મારવાની વાત કરે છે અને એ મારો ધર્મ કઈ રીતે બની શકે? અને ભગવાને અર્જુનને એટલું જ કીધું કે નહીં, આનું તું આમ કરીને એ જ તારો મોટો ધર્મ મનાય. અને એ સિચ્યુએશનની અંદર અર્જુને જે કૃષ્ણ ભગવાન સામે દલીલ કરી એ દલીલ હું અજ્ઞાન ભરેલી હતી, ખોટી હતી. લોક સમાજની અંદર જે કાંઈ જોવો તો એ બધાને સાચી જ લાગે. સત્ય કરતા પણ મોહની દલીલ હોય ને એ બહુ પરફેક્ટ હોય. પણ ભગવાનને ખબર હતી કે આ મોહમાંથી નીકળેલો, કારણ કે માણસને મોહ રક્ષણ માટેનું જે આઈડિયા હોય, જે વિચારો આવે, એ રિયાલિટીવાળા એને બ્રેક ન કરી શકે. પણ ભગવાનને ખબર હતી કે મોહનું કોઈ સમાધાન ન કરાય. વાત એટલી જ કે મોહ ત્યારે જ મરે કે જ્યારે મોહ ન હોય ને એમાં મોહ થાય ત્યારે. એટલે ભગવાને એના મોહની દલીલનો જવાબ ક્યાંય ન આપ્યો કોઈ જગ્યાએ. આને ધર્મ કેમ કહેવાય એવું અર્જુને પૂછ્યું તો ભગવાને ક્યાંક બીજી જ વાતે ઉપાડ્યા કે તું આ કરીને મારે શરણે આવને, હું કહું એમ તું કરને, અનન્ય ભાવે મારું તું ચિંતન કરને, અનન્ય મારી શરણાગતિ તું સ્વીકારને, તારી પ્રકૃતિ આ છે, તારો ધર્મ આ છે, આને જ્ઞાનયોગ કહેવાય, આને કર્મયોગ કહેવાય, આને ભક્તિયોગ કહેવાય, આ રાજસી પ્રકારના માણસો હોય, રાજસી પ્રકારના તામસી પ્રકારના આહારો હોય, કે કેટલી કેટલી ભગવાને પ્રકારો બતાવી દીધા ને કેટલી ઊંડી ઊંડી વાતો કરી દીધી. છેવટે ભગવાન લઈ ગયા શું કે તને જો હું કહું એ મનાતું ન હોય ને તો પશ્ય મેં પાર્થ રૂપાણી શતશોહસ્ત સહસ્તશઃ, કે હવે આ મારું રૂપ તું જોઈ લે, હું તને કહેવા વાળો એ કોણ છું એ. અને ભગવાને જ્યારે વિરાટ રૂપનું અર્જુનને દર્શન કરાવ્યું અને હું આ બધાથી અલિપ્ત અને અસંગી છું, કરતા થકા પણ અકર્તા છું, મારા વચને કરે ને તો એ પણ અકર્તા છે, એને કર્મ કોઈ લોપતું નથી ને એને કર્મ ભોગ પણ હોતો નથી, મારા માટે કરેલું હોય છે એ જ નિર્ગુણ કર્મ છે. વિરાટ રૂપના દર્શન કર્યા પછી અર્જુનને એટલું જ થઈ ગયું કે હું અત્યાર સુધી સખા અને મિત્ર કૃષ્ણને માનતો હતો, પણ આ તો સ્વયં ભગવાન છે. ત્યાર પછી એને નક્કી થઈ ગયું કે આ બધાથી અલિપ્ત અને અસંગી રહેનાર છે, તો એ રહે અને એ કહે એમ કરે તો હું પણ એવો થાવ. એટલે નક્કી થઈ ગયું કે નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધ, હવે મારો મોહ નાશ પામ્યો છે, મોહ નિવૃત્ત થતાં મને વાસ્તવિક સત્ય જ્ઞાન પ્રગટ થયું છે, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. અને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અને યુદ્ધ કર્યા પછી પણ અર્જુન જેવા નિસંશય હતા એવા તો બીજા થયા નહીં, કારણ કે મોહની દલીલ જટિલ હોય છે. જેમાં મોહ ન હોય એમાં જ્યારે મોહ થાય છે ત્યારે જ મોહ જાય છે. મોહ ન ભગવાનનું નામ શું છે? મોહ જેમાં નથી એવા, એક વ્યુત્પત્તિ અર્થ શું થાય? બીજું મોહ ન સર્વને મોહ પમાડનારા, ભગવાનનું રૂપ સૌંદર્ય ગુણ લાવણ્યતા એવા કે સર્વ કોઈને એમાં ચિત્તવૃત્તિને ખેંચે. તીવ્ર વાસનાવાળા હોય તો એ જેમ જેમ પ્રયત્ન કરે ને એમ એમ એમાં એ ઊંડા ઊંડા ખૂંચતા જાય. પેલા અમદાવાદમાં ઓલે આગળ જતા ઓલો ખારેવ આવે ને દરિયાનો, ઉપર જોવો તો ફૂંકાઈ ગયું હોય, પગ મૂકો તો અંદર કાદવમાં ખૂંચી જાય, અને જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ એકલા પછી એ નીકળી ન શકે. ડાયો હોય જો જાણતો હોય ને તે નીકળવાનો પ્રયત્ન ન કરે, એમનો જે પોઝિશન હોય ને એમનો જાળવી લઈને કોકની રાહ જોવે, અને જો વધારે મહેનત કરી તો એ અંદર જ ખૂંચે. એમ તીવ્ર વાસનાવાળો છે એ જેમ જેમ પ્રયત્ન કરે એમ એમ વધુ વધુ એને એનું ચિંતન થયા કરે. પ્રબળ વિષયનું સ્મરણ કરાવનારી તીવ્ર વાસના છે. અને એટલું જ નહીં, ત્રણેય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં તીવ્ર વાસના એને વધુ વાસનામાં તન્મય બનાવે. કદાચ સંભવ છે કે બાહ્ય એમણે ત્યાગ કર્યો હોય, પણ એકાંતમાં કે અંદરથી એનાથી ક્યારેય એ અલગ પડી ન શકે. તીવ્ર વાસનાવાળો એનાથી જુદો ન રહી શકે. બાહ્ય કદાચ ત્યાગ થઈ ગયો, પણ અંદર તો ઉપર તજે, પણ અંતર ભજે. મન અને ઇન્દ્રિયોના વેગ વિષય પ્રત્યે પ્રબળ રીતે તીવ્ર વાસનાવાળાને વર્તતા હોય. બંને, મનનો વેગ પણ તીવ્ર હોય અને ઇન્દ્રિયોના વેગ પણ તીવ્ર હોય. મહારાજે એનાલિસિસ કરીને તીવ્ર વાસનાવાળાના આ પેરામીટર બતાવ્યા છે. કુંઠિત જેની વાસના થઈ હોય તો એની વૃત્તિ વિષયમાં જાય ત્યારે એમાં તત્કાળ ચોંટી ન જાય. કદાચ વિષયમાં વૃત્તિ પ્રવેશ કરે પણ પાછી વાળે તો તુરંત પાછી મન પાછું વળી જાય. એટલે તીવ્ર વિષયનું સ્મરણ કરાવતી નથી કુંઠિત જેની વાસના થઈ હોય ને એને. પહેલાંની જેમ ત્રણેય અવસ્થામાં એનો જ આલોચ હોય એવું ન હોય. તીવ્ર વિષયનું સ્મરણ કુંઠિત વાસના કરાવતી નથી. કુંઠિત વાસનાવાળાને વિચારનો જે પ્રબળ વેગ છે એ વેગ વાસના પ્રવાહને તોડતો નથી, વિચારના પ્રવાહને તોડે નહીં, કટકા ન કરે. પહેલાંમાં જેમ છિન્નભિન્ન કરી નાખે એવું એમ ન થતું હોય. વિચાર એમાં સ્થિર રહે, કામ કરે, પરિણામ આપે. આ બધું જ થાય, પરિણામ આપે, પરંતુ જ્યારે જ્યારે પ્રસંગે પ્રસંગે જ્યારે આ બધી પ્રક્રિયા શરૂ થાય ત્યાં પાછો ઓલું જે વિચાર દ્વારા તોડ્યું હોય, બંધ કર્યું હોય, એ પાછું શું થઈ જાય? જોડાઈ જાય અને ચાલુ થઈ જાય. માનસિક અને બાહ્ય વાસનાના પ્રવાહ કપાય અને પાછા સંધાય, કપાઈ જાય વળી પાછા સંધાઈ જાય. એ કુંઠિત વાસનાવાળાની આ પ્રક્રિયા ચાલતી રહે. એમાંય ખાસ કરીને, વિશેષ કરીને કુંઠિત વાસનાવાળાને મનમાં રાગ હોય પણ ઇન્દ્રિયોના વેગ શાંત થઈ ગયા હોય. પહેલામાં શું હોય? બેયના પ્રબળ વેગ હોય, મનના અને ઇન્દ્રિયોના. કુંઠિત વાસના જેની થઈ હોય તો મનની અંદર રાગ સંસ્કાર પડેલા છે, એનો વેગ છે, પણ ઇન્દ્રિયોના વેગ છે એ શાંત થઈ ગયા હોય, શમી ગયા હોય. આવી પ્રક્રિયા આંતરજીવનમાં ચાલતી હોય તો એ કુંઠિત વાસનાની પ્રક્રિયા સ્થિતિ કહેવાય. ત્યાર પછી મહારાજે કીધું, વાસના નિર્મૂળ થઈ હોય એના લક્ષણ ક્યાં? જાગ્રતને વિશે સુષુપ્તિ જેમ વર્તતી હોય એમ વિષયના મહારાજ કે અભાવ વર્તે. સુષુપ્તિમાં જેમ કોઈ બાબતની સ્મૃતિ ન હોય એમ વિષયનો સ્વીકાર કરે છતાંય પણ એ તરફી એનું લક્ષ ન હોય, આકર્ષણ ન હોય, કોઈ આવેગ ન હોય, એમાં એને પર્સનલ ઇન્ટરેસ્ટ ન હોય, માત્ર દેહ નિભાવો, શરીર ટકે એટલા પૂરતા જ વિષય ગ્રહણ કરે અને એ તરફની એની પ્રવૃત્તિ હોય. આવી રીતે વિષયનો અભાવ વર્તતો હોય. વિષયનો અભાવ એટલે સદંતર નાશપણું નહીં, અથવા તો એની હાજરીપણું એમ નહીં, પણ અથવા તો અભાવનો શબ્દ તિરસ્કારના અર્થમાં પણ થતો હોય તો વિષયનો તિરસ્કાર પણ નહીં, હાજરી હોવા છતાંય હાજર ન હોય એવી પ્રકારની ક્રિયા અને પ્રવૃત્તિ એને શું કહેવાય? અભાવ કહેવાય, ઉપેક્ષા. ઉપેક્ષા એમ તો નહીં પરંતુ કોઈ પણ પ્રકારનું સમત્વ યોગ કહેવાય એમ. એટલે બીજું લક્ષણ એવું બતાવ્યું કે સારા નરસા વિષયની અંદર એને સમતા વર્તે અને ગુણાતીતપણે વર્તે. જેને નિર્મૂળ વાસના થઈ ગઈ હોય, વિષયના યોગે કરીને એ હર્ષ શોકને ન પામે, સુખ દુઃખને ન પામે, મળે તો આનંદ અને ટળે તોય આનંદ, એને બીજું કોઈ ઓલું ન હોય. પૂર્વજન્મમાં જે વિષય ભોગવ્યા હોય અને એની જેમ આ જન્મે વિસ્મૃતિ છે, એવી જ એને દેહ નિભાવ માટે વિષયનો સ્વીકાર કરતા હોવા છતાં પણ એની વિસ્મૃતિ વર્તે. આપણે જોગી સ્વામી હતા, ઠાકોર એક ટાઈમ જમાડતા, આજ બપોરેથી કાલ બપોરે. આમ તો સ્વામી 5 વાગ્યે ઠાકોરજીના થાળ વહેલા ધરાતા, પછી છેલ્લે તો સ્વામી દેહ ભાવથી પર સ્થિતિમાં હતા તો સ્વામીને સેવામાં સંતો હોય એમ કહે કે સ્વામી આપણે જમી લેશું, ઠાકોર જમાડી લેશો. તો સ્વામી કે આપણે જમાડી ન લીધા, સ્વામીને ખબર જ ન હોય. જિંદગી પર્યંત એકાદશીનો ઉપવાસ ન કરોડો સ્વામી કરતા. એકાદશીનો ઉપવાસ હોય, 8-10 દિવસ ગયા હોય એટલે સ્વામી કે હવે આજે તો એકાદશી છે ને, સ્વામીને વહેલી આવે અને આપણે 15 દિવસે આવી હોય ને તો એમ ઘેરે કહે ને સાંજે કાલે એકાદશી છે, હજી તો હમણાં ગઈ હતી ક્યાં પાસે આવી ગઈ, નહીં આવે કેટલા દિવસે. દિવસ રાત્રિની ખબર ન હોય, પોતે જેમાં છે કે નથી જેમાં એની પણ ખબર ન હોય, તો આ તો આપણે બધું નજર સામે સ્વામીને હારે રહ્યા છીએ, જોયું છે. કુંઠિત વાસના થઈ હોય એના લક્ષણ જુદા છે અને વાસના જેની નિર્મૂળ થઈ હોય એના લક્ષણ પણ મહારાજ એવા કીધા કે પૂર્વજન્મને વિશે જે વિષય ભોગવ્યા અને વિસ્મૃતિ વર્તે એમ જાગ્રતમાં પણ એની વિસ્મૃતિ વર્તે. વિષયનો વિષય તરીકે પ્રવેશ જ થઈ શકતો નથી, માત્ર શરીર નિભાવ માટે જ એનો ઉપયોગ થતો હોય, વિષયનો વિષય તરીકે જ ઉપયોગ નહીં એમ. એ નિર્વાસનિક નિર્મૂળ વાસના થઈ હોય એના લક્ષણ છે. મહારાજે આ અનુસંધાને એક વચનામૃતમાં દ્રષ્ટાંત પણ આપ્યું છે. પૂછલેલ ઢોર હોય, લાકડાથી ઊંચું કરે, ઊભું રાખે, પણ લાકડાનો ટેકો લઈ લે તો પાછું મહારાજ કે ધબ દઈ નીચે પડી જાય. એમ જેની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેની આંતરજીવનની સ્થિતિ આ હોય. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે વાસના કુંઠિત તો હોય પણ મૂળમાંથી ટળી જતી નથી, તેનું શું કારણ છે? ગોપાળાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો ને, કુંઠિત તો થઈ ગઈ હોય પણ મૂળમાંથી ટળી નથી જતી, નિર્મૂળ નથી થતી, આવી જે નિર્વાસનિકપણાની સ્થિતિ કીધી એવી સ્થિતિ નથી થતી, તેનું કારણ શું? પહોંચવાનું તો ત્યાં છે, ભગવાનના ધામમાં જવાય છે તો એ હારે લઈને તો જવાતું નથી. અક્ષરધામની ક્વોલિફિકેશન શું છે? નિર્વાસનિક થવાનું, બીજા કોઈ સર્ટિફિકેટ માગે નહીં, બીજી કોઈ વર્કશીટ માગે નહીં, તમે એટલા મંદિર બનાવ્યા તો આવવા દે, તમે એટલા જગન કરાવ્યા, એટલા પરોપકાર કર્યા, શું માગે? આ કુટુંબના ને આ કુળના હો તો જ ઘરવા દઈએ, આવવા દઈએ. આ વર્ણ ધર્મ હોય ને આ તમારો આશ્રમ ધર્મ હોય તો જ તમને એન્ટ્રી, પ્રવેશ છે કોઈ એમાં? ભરતજી ભગવાનના દીકરા હતા, ક્વોલિફિકેશન કઈ? નિર્વાસનિક થઈ ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટે, એ ભગવાનને પામે, ધામને પામે. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે વાસના કુંઠિત તો થઈ હોય પણ મૂળમાંથી ટળી જતી નથી, તેનું શું કારણ છે? ત્યારે મહારાજે એવું કીધું, થોડા વિશેષણ સહિત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ, મહારાજ કે આ ચારમાં જેટલી ન્યૂનતા હોય એટલે એમાં જેટલી કાચપ હોય, શિથિલતા હોય, એટલી વાસના ટાળવામાં ન્યૂનતા કહેવાય. મહારાજે એને એકાંતિક સાધન કીધું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું સાધન કીધું છે. આવો જ્યારે મહારાજે ઉત્તર આપ્યો ત્યારે એ જ અનુસંધાને શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન કર્યો કે અનંત સાધન ભગવાનને પામવાના છે, એમાં સૌથી મોટું કયું એવું સાધન છે કે સર્વે દોષ માત્ર ટળે અને ગુણ માત્ર આવે? ભગવાનને પામવાના અનેક સાધન છે, એમાં દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવે, ઓલ ઇન વન, ટુ ઇન વન, થ્રી ઇન વન આવતું હોય છે ને અલગ અલગ, પણ આમાં શું કીધું? ઓલ ઇન વન. એટલું જ નહીં, પોઝિટિવ અને પાછું નેગેટિવ ડિસ્ટ્રોય, દોષ માત્રને ટાળે અને ગુણ માત્રને આવે, એવું એક સાધન કયું? ત્યારે મહારાજે જવાબ આપ્યો કે મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ હોય તો એના દોષ માત્ર, ખોટ એની જે કાંઈ હોય, ખામી હોય, એ ટળી જાય. આ એક સાધન મહારાજને કહેવાનો સંદર્ભ એ છે કે આગળ ચાર કીધા ને એ બહુ ટફ પડતા હોય, તો મહારાજ કે આવી મહાત્મ જ્ઞાને સહિત જો ભક્તિ આવે ને તો ઓલા ત્રણેય એમાં આવી જાય અને એકમાંથી ગુણ માત્ર આવે અને દોષ માત્ર ટળી જાય. બધું આવી જાય એમ, સહજ રીતે આવે એમ. એટલા માટે મહારાજે એવું કીધું કે નિર્વાસનિક થવા માટે મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરે તો ગુણય બધા જ આવે, દોષ માત્ર બધા ટળી જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન મહારાજે કર્યો કે કપટી હોય અને પાછો બુદ્ધિવાળો હોય તો એ ઓળખાય કેમ? જે આગળની વાત ચાલે છે ને એ સંદર્ભની અંદર મહારાજે એવું કીધું છે કે પોતે વાસ્તવિક રીતે નિર્વાસનિક ન હોય, રિયલ પોતે નિર્વાસનિક ન હોય અને યથાર્થ ભગવાનનો મહિમા પણ ન હોય, એ પ્રકારના ગુણ પણ ન હોય, તો પણ પોતાના સમાન જ પોતે નિર્વાસનિક છે એવું બતાવવામાં જે હોશિયાર હોય, ચતુર હોય, કેવો? આપણે સારા શબ્દો વપરાય ને, આવો જે હોશિયાર હોય ને ચતુર હોય બહુ, તો એનું કપટ કેમ કળ્યામાં આવે, કેવી રીતે ઓળખાય? પોતે નિર્વાસનિક નથી અને જેવો છે એવો ભગવાનનો મહિમા પણ નથી, એટલે એનો અર્થ ભક્તિ જ નથી ભગવાનની. તો આવું કપટ કરવામાં જે પાવરધા માણસ હોય એને ઓળખવો કેમ? બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર આપ્યો કે મહારાજ, આવો જે હોય ને એની બેઠક, જે સંતનો અને ભગવાનનો દ્વેષ કરનારો હોય, એનો અવગુણ અને અભાવ હોય, સંત અને ભગવાનનું ઘસાતું બોલતો હોય, સાથે એની અરે એની બેઠક ઉઠક હોય, પણ નિર્વાસનિક જે હોય, ભગવાનના ભગત હોય, એની સાથે એને રુચિ ન હોય, એની સાથે એને મનમેળ ન હોય, ભગવાન અને સંતનો દ્રોહ હોય, કરતો હોય, એવા પ્રત્યેને લાગણી હોય, હેત હોય, મિત્રાચારી હોય, બેઠક ઉઠક હોય, આવો હોય તો જાણીએ, ઓળખીએ જે આ કપટી છે એમ. મહારાજે આશંકા કરી કે સ્વામી, તમે એવું કીધું કે આવો આવો હોય તો એ કપટી ઓળખાય, પણ મહારાજ કે વધારે ચાલાક હોય તો એ તો એવાના સંગે ન કરતો હોય, કે આમાંથી ને મને કોક ઓળખી જાહે, વધારે ચાલાક હોય, હા, કે આનામાં તો આવું બધું છે ને એ તો પાછો લોક જાહેર હોય, લોકમાં એવા વ્યક્તિઓની યારે બેઠક ઉઠક રાખે તો એ લોકમાં તો જાહેર હોય કે આવા વ્યક્તિઓને યારે આની મિત્રાચારી દોસ્તી છે, પણ વધારે પડતો ચાલાક હોય તો એ તો મહારાજ કે એવાનો સંગ ન કરતો હોય તો એ કેમ ઓળખાય? ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો, બ્રહ્માનંદ સ્વામીએ જ પાછો એનો જવાબ આપ્યો, મહારાજ એ તો દેશકાળ એવા જ્યારે આવે ને ત્યારે એનું કપટ છે એ ઓળખાય. મહારાજ કહે ઠીક ઉત્તર કર્યો, કપટ આચરણનો સમય જ ન રહે, ક્યારેક સંજોગો એવા થાય કે પોતાની રિયાલિટી રજૂ કરવા માટેનો એણે બૌદ્ધિકતાપૂર્વકનો આયામ ગોઠવી રાખ્યો હોય, અથવા તો એવો સમય જ ના આવ્યો, દેશકાળ એવો ઓળખાય તો મહારાજ કે એવો દેશકાળ ક્યારે એવી સિચ્યુએશન ઊભી જ ન થઈ હોય, રૂટીન હાલ્યું જતું હોય, કોઈ એવા સંજોગ પરિસ્થિતિ, કોઈ એવી ઘટના ઘટે ત્યારે જ વ્યક્તિની વાસ્તવિકતા દેશકાળે બહાર આવે. તો કપટ આચરવાનો ક્યારેક અવકાશ ન મળ્યો અને ઓળખવો હોય તો શું અઘરું છે કેમ? ત્યારે મહારાજ એવું કીધું કે જ્યારે બહુ અંદરથી માણસ બીજો હોય અને બહારથી બીજું હોય, એ જ્યારે સ્વપ્નમાં જાય ને ત્યારે એની વાસ્તવિકતા એ રજૂ થાય. બકવાસ કરવા માંડે ઘણી વખત આ બધા જે બહુ ગુના આચરનારા હોય ને, એટલે એને પછી ઉજાગરા કરાવે, અને પછી એ જ્યારે ઊંઘમાં જાય ને ત્યારે એ ઘણી વખત અમુક પ્રકારની એની માનસિક પ્રક્રિયાઓ કરાવે ને, એટલે એ પછી બોલવા માંડે. અથવા તો ગુપ્તચરો દ્વારા એનું અંતર વૃત્તાંત છે એ જ્યારે તપાસ કરવામાં આવે, લાંબા સમય સુધી એની સાથે રહીને આ પ્રક્રિયા જોવામાં આવે, ત્યારે એની ઘણી વખત વાસ્તવિકતા છે એ જણાઈ આવતી હોય, પણ એ સિવાય ક્યારેય ખબર ન પડે. ત્યાર પછી પ્રશ્ન મહારાજે કર્યો કે સર્વે ગુણ માત્ર એ દોષરૂપ થઈ જાય એવો એક અવગુણ કયો? બધાય ગુણ એને કેમાં કન્વર્ટ કરી નાખે? દોષમાં. એવો એક અવગુણ કયો છે? શ્રીપાદ દેવાનંદ સ્વામીએ એવું કીધું કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ ગુણ માત્રને દોષમાં કન્વર્ટ કરી નાખે એવો છે. મહારાજ કહે એ ઉત્તર તો ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો માન્યો છે, કારણ કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી તો જીવનો નાશ થઈ જાય છે, એટલે મહારાજે એને સંમતિ આપી, પણ મહારાજે જે વિચાર નક્કી કરી રાખ્યો હતો એ મહારાજે એવું કીધું કે ભગવાનને નિરાકાર માનવા અને નિરાકાર માનીને ભગવાનની જે ઉપાસના કરે છે એનામાં બીજા ગમે તેટલા ગુણ હોય ને તો એ બધાય આવી એક માન્યતા એ બધાય ગુણને દોષરૂપ કરનારી છે. અલિંગ માનવા એટલે ભગવાનને નિરાકાર માનવા, તેજ બિંબ સરખા જ માનવા, સાકાર ભગવાન છે એવું ન માનવું, એ અધ્યાત્મ માર્ગમાં મોટી નુકસાની છે. કારણ કે સાકારની જ ધ્યાન ઉપાસના ભક્તિ થાય, અને ભક્તિ એ મુક્તિનું સાધન છે, નિરાકાર એ ક્યારેય મુક્તિનું સાધન બની ન શકે. જો ભગવાન નિરાકાર જ હોય તો આ જગત સાકાર થયું એ કઈ રીતે? કારણના ગુણ કાર્યમાં આવે, પિતાના ગુણ પુત્રમાં આવે, તો ભગવાન સાકાર છે તો આ જગત સાકાર છે. હવે પોતે આકારવાળો હોય અને એ પાછો નિરાકારનું પ્રતિપાદન કરે કે આ તો રોટલો ખાતા ખાતા એમ કે બાજરા જેવી કોઈ આઈટમ છે જ નહીં, કેવું કહેવાય? આવું બોલે તેને ક્યાં દવાખાને લઈ જાય? મેન્ટલ હોસ્પિટલમાં. ખાય છે શું? બાજરો. અને બોલે છે શું? એમ પોતે આકારવાળો છે, શરીર પોતાનું છે, એને શું કહેવાય? નિરાકાર પોતાને માને કોઈ? તો પોતાને બનાવનારા કોણ? ભગવાન. તો એ પોતે જ એનો ઇનકાર કરે છે. એટલે દોષ માત્ર એનું કારણ, ગુણને પણ દોષમાં કન્વર્ટ કરી નાખે, ભગવાનને નિરાકાર માને એને. ત્યાર પછી મહારાજે પ્રશ્ન કર્યો કે સંતોનો અભાવ શાણે કરીને આવે છે, અભાવ આવવાનું કારણ શું? કોઈ સંત હોય એ કલ્યાણના હિતેચ્છુ હોય, સર્વ પ્રકારે જીવનું હિત કરનારા હોય, સર્વગુણે સંપન્ન હોય, સુલક્ષણા હોય, સરળ સ્વભાવ હોય, શાસ્ત્રની મર્યાદા ધર્મ એનું પાલન કરતા હોય, અને છતાંય એનો અભાવ કેમ આવે છે? મહારાજે એનો ઉત્તર એ આપ્યો કે જેને માન હોય ને એને સંતનો અભાવ આવે છે. આવા ગુણવાળા હોય એવા સંતનો અભાવ કેમ આવે છે એ મુખ્ય પ્રશ્ન છે. એમ ખાલી ટાઇટલ હોય કે વેશ હોય એની વાત નથી, તો એના કારણમાં પ્રોબ્લેમ ક્યાં છે? સામે તો છે નહીં અને છતાંય આવું થયું તેનું કારણ? તો મહારાજ કે પોતાની અંદર માન છે. એટલે સામે સંતની અંદર બધા જ ગુણ હોવા છતાં પણ એને એમાં દોષ દેખાય છે. સામે સંત ભલે સર્વગુણે સંપન્ન હોય પણ અભાવના નિમિત્ત એનું કારણ પોતાની અંદર માન છે એને કારણે. અને એના કારણમાં શું છે? તો કે એને વખાણે છે. જે એને વખાણતા હોય, એની પ્રશંસા કરતા હોય, આદર સત્કાર અને એનો સ્વભાવ સાચવતા હોય, એટલે એમાં ગમે એટલા અવગુણ હોય, ધર્મય ન હોય, જ્ઞાને ન હોય, વૈરાગ્ય કે ભક્તિ ન હોય, તો એને સર્વ કરતા સારા, સારા નહીં ખાલી પણ મારા પણ માને કે આની જેવા એ કોઈ નહીં. પેલા બુઢા દાધલ હતા, મુક્તાનંદ સ્વામી થોડા એને સાચવે, મહારાજને પગ ચંપી કરવા આવે ગામમાંથી વાળન, મહારાજ માટે પેલી ચાદર ને બધું ઢોલિયો ગાટલું બિછાવીને તૈયાર રાખેલ. એટલે બુઢા દાધલને એમ થયું કે આ મહારાજ તો રોજ આનો લાભ લે છે, તો આજે ઘડીક વાર આપણે હુઈ અકલે કેવી હાલે તમે જોવો જોઈ. એટલે ચાદર ઓઢીને પગે ને માથે દબાવીને હોઈ ગયો. એટલે બોલો દરરોજના ક્રમ મુજબ પગ ચંપી કરવા, મહારાજની ચરણ સેવા કરવા માટે બોલો આવે. એટલે એણે તો પગ દબાવવાનું ચાલુ કર્યું હતું, બોલો તો રાજી થાય. એટલે એમાં વળી આને ઉધરસ આવી, એટલે બોલા વાળંદને હજામને એમ થયું કે આ તો કોઈક બીજું લાગે. એટલે બોલે આમ ચાદરથી આમ જોયું તો કે બોલ્યા પાછા હોતર કે લે આ તો મારો ઘેહીમાં હાથ પડી ગયો કે. એટલે બોલા ખીજાણા, એકાદી મારી હવે આ ફરિયાદ મહારાજને કરી. મહારાજે તો કંઈ કીધું નહીં, પણ મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા એટલે મુક્તાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી બીજા એક બે સંતો હતા મોટેરા, એટલે એમને ખબર પડી કે આ મહારાજના ઢોલિયે હોઈ ગયો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ યાદી આપી કે આ મહારાજના ઢોલિયે તમે હો એ કંઈ સારું કહેવાય એમ હોય? હાલતા હાલતા કે મને એમ કે તમે હારા છો પણ તમે બોલા જેવા જ છો એમ. કોની જેવા? વાળંદ જેવા એમ. પહેલાં તો સેવા કરનારા હતા, સંતો તો કાંઈ બોલ્યા નહીં. સારા તો એક મુક્તાનંદ સ્વામી છે, એનું માન જાળવું ને કંઈ કીધું નહીં ને એટલે બીજા જે આજુબાજુમાં સાંભળતા હોય ને એટલે એમને ખબર પડી ગઈ. એટલે બીજે દિવસે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે આ બ્રહ્માનંદ સ્વામી અને આ મોટા સંતોને તમે એવું કીધું કે તમે બોલ્યા જેવા છો એમ, એમ ન કહેવું જોઈએ. એમણે તમને યાદી આપી કે મહારાજના ઢોલીએ આપણે સુવાય નહીં. તો સ્વામીની વાત સાંભળીને ઠગુક ઠગુક હાલતા હાલતા કે મને એમ કે તમે હારા છો પણ તમે એની જેવા જ છો કે લે. તો આ વાતની દાદા ખાચર હરિભક્તો હતા મોટેરા, એને બધાને ખબર પડી કારણે મુક્તાનંદ સ્વામીને આવું કીધું. મહારાજ પાસે આ વાત ગઈ તો મુક્તાનંદ સ્વામીને આવું કીધું. પાછો દર્શને આવવાનું કાંઈ નિયમ હો, નિયમાધારી હોય ને અમુક. મહારાજ પાસે આવ્યા તો મહારાજ એવું કીધું કે તમે મુક્તાનંદ સ્વામીને આવું કીધું જેને અમે ગુરુ માનીએ? ત્યારે ઊભા થઈને હાલતા હાલતા કે મને એમ કે સ્વામિનારાયણ હારા છે પણ તમે એવા જ છો કે લે. હે, કથામાં બેસતા જ હોય ને તો જ એટલું બધું જ્ઞાન આવે ને. દાદા ખાચરને એને ખબર પડી કે મહારાજને આવું કીધું એમણે. પાછા દર્શને આવ્યા, મહારાજને પાસે ગયા ને પછી પાછા જતા હતા ને બે ત્રણ હરિભક્તો દાદા ખાચરને બધા મળ્યા, એટલે એણે તો પછી કંઈ ક્ષમા ધર્મ એ તો કોનો છે, સાધુનો. એટલે તમે મહારાજને આવું કીધું? પછી તો સરખો પાઠ ભણાવ્યો. એક માન ક્યાં સુધી દ્રોહની પ્રક્રિયામાં લઈ જાય, જેને ઈષ્ટદેવ માનતા હોય વખાણે એને મારાને સારા માને, અને જો વખાણે નહીં તો નહીતર ભગવાન જેવા ગુણ કોનામાં હોય, અને છતાં એને દેખાણું શું, તુરંત કેમ બદલી ગયું? પહેલાં મુક્તાનંદ સ્વામી સારા હતા અને તુરંત પાછા એક જ રાતમાં બદલી ગયા? જે વખાણે એને સારા માને, મહારાજ કહે અભાવનું કારણ એ પોતાની અંદર પડેલું એ માન છે અને એના કારણે આવું થાય છે. એ માન ટળે કેમ? ગોપીઓના દ્રષ્ટાંતે કરીને ઉદ્ધવજીની વાત કરી, યથાર્થ ગોપીઓનું મહિમા સમજ્યા તો વૃંદાવનના લતા અને વેલીઓમાં પુષ્પોમાં એમણે જન્મ માગ્યો કે આવા ભગવાનના ભક્ત ગોપીઓ એની ચરણ રજ જો અમારી ઉપર પડે તો હું ધન્ય થાવ. મહિમા સમજે તો માન ટળે. ભગવાન અને ભગવાનના સંત અને ભક્તનો તુલસીદાસજીની ચોપાઈને મહારાજ બોલાવીને કીધું, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે નામ, તાકે પગકી પેનિયા મેરે તનકી ચામ. ભગવાનનું એક નામ લેનારો જો પણ ભગવાનનો ભક્ત હોય ને તો તુલસીદાસજી એમ કે મારા શરીરનું ચામડું ઉતારી જોડા બનાવી પગરખાયને પહેરાવવું, એવો મહિમા જ્યારે ભગવાનને ભગવાનના ભક્ત અને સંતનો સમજે તો એની આગળ ક્યારેય પણ માન આવે નહીં, એનો ક્યારેય અભાવ આવે નહીં. પ્રાણરૂપ એક મુદ્દો આ વચનામૃતની અંદર મહારાજે એ કીધો કે ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં જ્યારે મહિમા આવે અને ભગવાનની ભક્તિ આવે છે ત્યારે અંતરજીવનની અંદર નિર્વાસનિકપણાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભગવાનની એકાંતિકી મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ પ્રગટ થાય ત્યારે માન આદિક દોષો જે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા છે એની પણ નિવૃત્તિ થાય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ મહારાજ આપણને વિશેષ મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ કરવાની શક્તિ પ્રદાન કરે એટલી વાત સાથે વચનામૃતને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, 16 તારીખના શિક્ષાપત્રી જયંતિનો પરમ પવિત્ર દિવસ છે. વસંત પંચમીના દિવસે સવારે દર વર્ષની જેમ ગ્રંથરાજ વાંગ્મય સ્વરૂપ એવા શિક્ષાપત્રી ગ્રંથનો અહીંયા સમૂહમાં પઠન થશે, ત્યાર પછી પૂજન થશે. ખાસ હરિભક્તો દર વર્ષે શિક્ષાપત્રી જયંતિ આવે એ પહેલાં પોતપોતાની રીતે શિક્ષાપત્રીના પાઠ પરિવારના સામૂહિક સભ્યો બધા જ કરતા હોય. સંસ્કૃતમાં પાઠ આવડે તો એ સંસ્કૃતમાં કરતા હોય, ગુજરાતીમાં છે, અલગ અલગ ભાષાઓમાં લખાયેલી છે. ત્યારે શિક્ષાપત્રી વસંત પંચમીના દિવસે અહીંયા પૂજનમાં દરેક ભક્તો પધારજો અને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે વિશેષ શિક્ષાપત્રીનો પાઠ કરવાનું રાખજો. તે દિવસે સવારે 7:30 અહીંયા પાઠ શરૂ થશે એટલે બધા ભક્તો એ પૂજનમાં પણ પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.